જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફેરા રામાનંદ મૈરા સ્વધર્મ ચલયો યજ્ઞાદિમો મોટા કૈરા મોટા ધામ રચાર્યા ગઢપુરે બેદેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી સંક્ષેપમાં ઉચરી આ સત્સંગના એવા ચાર ધામ કે જ્યાં મહારાજ પોતે સ્વયં રહ્યા છે, જ્યાં મહારાજનો જન્મ થયો, જ્યાં મહારાજે સ્વયં દીક્ષા ગ્રહણ કરી, એવા આ સત્સંગના ચાર ચાર ધામ શોભે કેવા રૂડા રૂપાળા ગામ, એવું સુંદર મજાનું આ કીર્તન. દરેક હરિભક્તોને મારી વિનંતી કે જે જે ધામનું વર્ણન કરવામાં આવે ત્યાં ત્યાં મહારાજની લીલાને યાદ કરતા જઈએ. શોભે સત્સંગના ચાર ચાર ધામ શોભે કેવા રૂપાળા ગામ શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ પહેલું તે ધામ રૂડું પૈયા શોભતું શ્રીજીના જન્મનું ધામ ઓ શ્રીજીના જન્મનું ધામ ધર્મ ભક્તિએ અતિ વાલથી વધાવ્યા ધર્મ ભક્તિએ અતિ વાલથી વધાવ્યા નામ પાડીને ઘનશ્યામ જોને કેવા રૂપાળા ગામ શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ હે જોને કેવા રૂપાળા ગામ ગઢપુર શોભતું ઘેલાને કાંઠે ગામ ઓ ઘેલાને કાંઠે ગામ બીજું તે ધામ રૂડું ગઢપુર શોભતું ઘેલાને કાંઠે ગામ ઓ ઘેલાને કાંઠે ગામ મંદિર બંધાવી વાલે મૂર્તિ પધરાવી મંદિર બંધાવી વાલે મૂર્તિ પધરાવી બલિહારી ગોપીનાથના શોભે કેવા રૂપાળા ગામ શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા જય ગોપીનાથજી મહારાજ ત્રીજું તે ધામ રૂડું વડ તાલ શોભતું ગાદી શોભાવતું ધામ, ઓ ગાદી શોભાવતું ધામ. આંબાની ડાળે બાંધો હિંડોરો, આંબાની ડાળે બાંધો હિંડોરો, ઝૂલાવા સુંદર શ્યામ જોને કેવા રૂપાળા ગામ. શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ, હે જોને કેવા રૂપાળા. ચોથું તે ધામ રૂડું પીપલાણા શોભતું, નાનું પણ દીક્ષાનું ધામ, ઓ નાનું પણ દીક્ષાનું ધામ. મૈડા રામાનંદ સ્થાય પા સહજાનંદ, મૈડા રામાનંદ સ્થાય પા સહજાનંદ, ઉત્સવ મંડળીના પ્રણામ જોને કેવા રૂપાળા. શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ. આ ચાર ધામ કરતા પણ હજી એક ધામ મારું છે, એ કયું? પાંચમું તે ધામ મારું ગુરુકુલ શોભતું, નાનું પણ શિક્ષાનું ધામ, ઓ નાનું પણ સંસ્કારનું ધામ. પાંચમું તે ધામ મારું ગુરુકુલ શોભતું, નાનું પણ શિક્ષણનું ધામ, ઓ નાનું પણ સંસ્કારનું ધામ. શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ સ્થાપી, શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ સ્થાપી, કૈરા જીવોના કલ્યાણ. શોભે સત્સંગના ચાર ચાર ધામ, શોભે સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ. શોભે સત્સંગના ચાર ચાર ધામ જોને કેવા રૂપાળા ગામ, જોને કેવા રૂપાળા ગામ. શોભે કેવા રૂપાળા ગામ જોને કેવા રૂપાળા ગામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજ. યસ્યાસ્તિ વૈ મંગલમ્, નેત્રે મંગલદે ચ દુર્વિલસિતમ્, નૃણાં પરમ મંગલમ્, વક્ત્રં મંગલકૃચ પાદચલિતં, યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો, નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વચનામૃતમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજ્યાનો હેતુ શો છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો, જે વૈરાગ્ય તો એમ ઉપજે છે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ્ય સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય છાંદોગ્ય કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્યમ તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. અને ધર્મ તો એમ ઉપજે છે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે છે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેત દ્વીપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેય ઉપજે. એવી રીતે એ ચારણે ઉપજ્યાના હેતુ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડ લોયાનું નવમું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કે જેને આપણે એકાંતિક ધર્મ, ભાગવત ધર્મ કહીએ છીએ એ કઈ રીતે ઉપજે? ત્યારે મહારાજે સૌ પ્રથમ વૈરાગ્ય, ત્યારબાદ જ્ઞાન, ત્યારબાદ ધર્મ એ કઈ રીતે ઉપજે એ સમજાવ્યું, અને છેલ્લે ભક્તિ કઈ રીતે ઉપજે એ પણ મહારાજે ખૂબ સરસ રીતે સમજાવ્યું. ગઈ વખતે જ્યારે આપણે કથાનું શ્રવણ કર્યું હતું ત્યારે વૈરાગ્ય કઈ રીતે ઉપજે, જ્ઞાન કઈ રીતે થાય, ધર્મ કઈ રીતે ઉપજે એના વિશે થોડું સાંભળ્યું હતું. આજે આપણે ભગવાનની ભક્તિ કઈ રીતે ઉપજે એને વિશે થોડું શ્રવણ કરીશું. ત્યારબાદ એ ભક્તિ ઉપજ્યા પછી પણ ભક્તિને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની અપેક્ષા રહે છે. એ સહાયરૂપ ઉપકરણ હોવા છતાં પણ એના ટેકાની અતિશય જરૂર છે, એવું પણ આજે આપણે થોડું શ્રવણ કરીશું. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભક્તિ કઈ રીતે ઉપજે, તો ભગવાનની જે વિભૂતિઓ છે, ભગવાનના શ્વેત દ્વિપાદિક, ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ છે એનું શ્રવણ કરીએ. ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ જે ભગવાનની લીલા છે એનું શ્રવણ કરીએ તો જ્ઞાન ઉપજે. શ્રવણ કરવું તો એ પણ કેવી રીતે કરવું? મહારાજે કીધું કે આવી રીતે જો આ બધી કથાઓનું શ્રવણ કરીએ તો જ્ઞાન ઉપજે, પણ એ કેવી રીતે કરવું? તો એ પણ મહારાજ આપણને ગઢડા મધ્યના 29મા વચનામૃતમાં બતાવે છે. મહારાજે આમ તો પ્રશ્ન કર્યો છે કે કેવા લક્ષણ હોય ત્યારે ભગવાનમાં દ્રઢ આસક્તિ થાય છે. ત્યારે મહારાજે કહ્યું કે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી ગયો હોય, બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, અને એ સમયમાં ભગવત સંબંધી કથા વાર્તાનો જો પ્રસંગ નિસરે તો જાણીએ જે જરા પણ ચાલ્યા જ નથી, એવો કથા વાર્તા સાંભળવામાં તત્પર થઈ જાય. રોગાદિકે કરીને ગમે એવો અવરાઈ ગયો હોય, ગમે એવું માન અપમાન થયું હોય, તો પણ એ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો જ્યારે પ્રસંગ નિસરે ત્યારે એક લોહ ચુંબકમાં જેમ લોખંડ આકર્ષાય એવી રીતે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ અંતઃકરણ, તમામ ઇન્દ્રિયો અને જીવ આ ત્રણેય ભેગા થઈ અને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જો તત્પર થાય, અને મહારાજે એને તીવ્ર વેગ કીધો કે જેની અંદર જીવ, ઇન્દ્રિયોને અંતઃકરણ ભળી જાય એ તીવ્ર વેગ કહેવાય, અને એ તીવ્ર વેગે કરીને આ ભગવાનના મહાત્મ્યની જે કથા છે એનું શ્રવણ કરીએ તો અતિશય, મહારાજ કહે, ભક્તિ ઉપજે, ભગવાનમાં પ્રેમ વધે, ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ વધે. ઇંગ્લિશમાં ભગવાનને શું કહેવાય? ગોડ, GOD. એનો અર્થ જ એવો છે કે જી એટલે જનરેટર, ઉત્પત્તિ કરનાર, ઓ એટલે ઓપરેટર, એનું મેનેજ કરનાર, અને ડી એટલે ડેસ્ટ્રોયર, વિનાશ કરનાર. ભગવાને આ જગતની ઉત્પત્તિ કઈ રીતે કરી એની ખૂબ સરસ કથા છે. મહારાજે કીધું ને કે ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયરૂપ જે લીલા છે એનું શ્રવણ કરીએ તો ભક્તિ ઉપજે. ત્યારે આજે આપણે આપણા જીવ, ઇન્દ્રિયોને, અંતઃકરણને એક કરીએ અને ભગવાન આ સૃષ્ટિ કઈ રીતે રચે છે એની થોડી કથાનું શ્રવણ કરીશું. ઉપનિષદોની અંદર એવું કહ્યું કે સ એક્ષત ઇમાન લોકાન સૃજત. એ ભગવાને એવો સંકલ્પ કર્યો કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, હું એક છું તો અનેક રૂપે થાવ, આ સૃષ્ટિનું હું સર્જન કરું. અને એ સૃષ્ટિનું સર્જન કરતી વેળાએ ભગવાને ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદોની અંદર એવું કહ્યું કે સંકલ્પમ એવ અસ્ય વિલંબઃ, કે ભગવાન જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે સૃષ્ટિ કરવા માટે ભગવાનને કેટલો પ્રયત્ન પડે, તો કે સંકલ્પમ એવ અસ્ય વિલંબઃ, ભગવાન સંકલ્પ કરે એટલો જ વિલંબ, અને ભગવાન જેવો સંકલ્પ કરે એટલે ભગવાનના સંકલ્પને આધારે આખી સૃષ્ટિનું સર્જન થાય. સ એક્ષત એ શ્રુતિ ઉપનિષદોની અંદર કહી છે, એટલે કે ભગવાને જોયું, અને જોયું ત્યારે ભગવાનને માત્ર આંખ હોય એવું જ હોય નહીં, હાથ પણ હોય, પગ પણ હોય, એટલે કે ભગવાન સાકાર થયા. અને સાકાર એવા જે ભગવાન, એણે અક્ષર સામે દ્રષ્ટિ કરી અને પાદ્મકલ્પને વિશે અક્ષર રૂપે થઈ અને પછી પ્રકૃતિ પુરુષમાં, પછી પ્રધાન પુરુષમાં પ્રવેશ કર્યો, અને એમ કરતાં કરતાં ભગવાને બ્રહ્માદિક રૂપે મરીચ્યાદિક એનું સર્જન કર્યું. પુરુષેણાત્મભૂતેન વીર્યમાદત્ત વીર્યવાન, પુરુષ રૂપે થઈ જ્યારે પ્રકૃતિની અંદર ભગવાને પોતાના ઓજસ શક્તિ કહેતા કે વીર્યને ધારણ કર્યું, એ સમયે સુવર્ણમય ઈંડાના રૂપમાં એ જળ, એ જે ઓજસ જે શક્તિ હતી, એ સોનાના ઈંડા રૂપે પાણીની અંદર તરવા લાગ્યું. અને થોડીક વાર બાદ એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા એ ઈંડામાંથી. અને ફરીથી બ્રહ્માજીને ભગવાને એક વર્ષ સુધી એ ઈંડાની અંદર ફરીથી રાખ્યા. પછી ઈંડાના બે ભાગ કર્યા. કેટલા? બે ભાગ. એકનું નામ દ્યુલોક અને બીજા લોકનું નામ રાખ્યું ભૂલોક. અને એ બંને વચ્ચેની જે જગ્યા હતી એમાં આકાશનું સર્જન કર્યું, અને જે જળ હતું એની ઉપર પૃથ્વીને તરતી રાખી. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાની જે ભુજા હતી એમાંથી નીચેથી ભૂતોને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ પોતાના દીકરા એવા સનત કુમાર એની ઉત્પત્તિ કરી. ક્રોધથી ઉત્પન્ન થનારા રુદ્ર એ પ્રગટ થયા. ત્યારબાદ મરીચી, અંગીરા, અત્રી, પુલહ, પુલસ્ત્ય, ક્રતુ અને વશિષ્ઠ ઇત્યાદિ સાત પુત્રો એ બ્રહ્માજી થકી ઉત્પન્ન થયા. આવી રીતે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, જેનો ઉલ્લેખ ગઢડા પ્રથમના 13મા વચનામૃતમાં મહારાજે કર્યો કે પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા. ત્યારે કોઈકે સરસ કહ્યું છે, પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાશે. પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે. પૃથ્વીની અંદર કેટલાય અનંત રજકણો એનો પીંડો કરી અને આ પૃથ્વીનું સર્જન કર્યું. વિચાર કરીએ કે ભગવાન એ રજને ક્યાંથી લાવતા હશે. દુનિયાના બધા જ વૈજ્ઞાનિકો એક વખત ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે હવે ટેકનોલોજીની ખૂબ શોધ થઈ ગઈ છે, તો હવે ભગવાનની કાંઈ જરૂર હોય એવું લાગતું નથી. એમાં કોઈ સારી રીતે સ્પીચ આપનારા એક વૈજ્ઞાનિક હતા, એને મુખ્ય કર્યા અને બધા ભગવાન પાસે ગયા. ભગવાન પાસે આવી અને બધા વૈજ્ઞાનિકોએ વાત કરી કે ભગવાન, અત્યાર સુધી તમે અનેક લોકોને સારી રીતે ભરણ પોષણ કર્યું છે, આપત્તિઓમાંથી તમે એની રક્ષા કરી છે. અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે નેનો સાયન્સમાં, ઉપરાંત ઘેટાનું જ એક પ્રતિરૂપ એનું પણ સર્જન કર્યું છે, અને હવે મનુષ્યનું સર્જન કરવામાં અમે ખૂબ નજીક પહોંચી ગયા છીએ. અત્યાર સુધી તમે અમારા ઉપર જે ઉપકાર કર્યો છે એને ભૂલી શકાય એમ નથી, પરંતુ હવે તમારી જરૂર હોય એવું લાગતું નથી. તમે આરામ કરો. ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જે શરત હોય તે મંજૂર છે, પણ હવેથી તમારી જરૂર નથી, માટે તમે આરામ કરો. ભગવાન કહે કાંઈ વાંધો નહીં, શરત એવી છે કે ધૂળમાંથી તમારે મનુષ્યનું સર્જન કરવાનું, અને હું પણ ધૂળમાંથી મનુષ્યનું સર્જન કરીશ, અને જે આગળ નીકળી જશે એ સૃષ્ટિનું સંચાલન કરવામાં એ મોખરે રહેશે. અને તમે એમ કહો છો કે જરૂર નથી તો એ નહીં ચાલે. અને ભગવાને તો આમ થોડાક નીચે વળ્યા અને હાથ ધૂળનો ઢગલો હતો, ધૂળના ઢગલામાંથી આવી રીતે એક પછી એક ધૂળનો ઢગલો આવી રીતે વેરવા લાગ્યા, અને વેરતા વેરતા મનુષ્યોનું સર્જન થઈ ગયું. વૈજ્ઞાનિકોએ ચાલાકી વાપરી અને ભગવાન જે ધૂળના ઢગલામાંથી ધૂળ લેતા હતા એ જ ધૂળના ઢગલામાંથી વૈજ્ઞાનિકો ધૂળ લેવા માટે તૈયાર થયા. ભગવાને કહ્યું કે આ તો મારી બનાવેલી ધૂળ છે, તમે તમારી બનાવેલી ધૂળ લાવો. ત્યારે તમામ વૈજ્ઞાનિકોના માથા એ શરમથી નીચે ઝૂકી ગયા. કહેતા કે આ પૃથ્વી એ કેટલી રજ હશે? તો ભગવાને આ પૃથ્વી તણો પીંડો કર્યો તો વિચાર કરીએ કે રજ ભગવાન ક્યાંથી લાવ્યા હશે. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી પોતાની ગતિ ધરી ઉપર સ્થિર રહીને ભ્રમણ કરે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને જેની ડોલાવી ડોલે છે. ત્યારે આ પૃથ્વી કેટલી સ્થિર છે અને પાછી પોતાની ધરી ઉપર કેટલી સ્પીડે ગતિ કરે છે એ તમામના જો કોઈ કરતા હરતા હોય તો એ ભગવાન છે. એટલે એ ભગવાન એ ઉત્પત્તિના કરનારા છે. અને આવું મહાત્મ્ય એ દિવસે દિવસે જો આપણે દ્રઢ કરીએ તો ભગવાનને વિશે સમર્પણ ભાવ વધે, ભગવાન પ્રત્યે ભક્તિ વધે. કારણ કે ભગવાનનો જેમ મહિમા સમજાય એમ એમ એના પ્રત્યે સમર્પણ વધે. કોઈ પણ વસ્તુનો મહિમા સમજાય એટલે સમર્પણ થયા વિના રહે નહીં. આજે દુનિયાની અંદર લોકો પૈસા પાછળ ગાંડા થયા છે. શા માટે? કારણ કે પૈસાનો મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર કહ્યું કે કોઈ દિવસ કોઈ એવું સાંભળ્યું કે આ ભાઈ પૈસા ગણતા ગણતા સૂઈ ગયા? કોઈ દિવસ કોઈ નહીં સાંભળ્યું હોય. કેમ? કારણ કે એને પૈસાનો મહિમા છે. એવી જ રીતે ભગવાનનો મહિમા એ ભગવાનના કાર્યથી છે. ભગવાન જ્યારે ક્ષીર સમુદ્રની અંદર પોઢેલા હતા એ વખતે ઋષિ મુનિઓ વેદો એ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે જો આવી રીતે ક્ષીર સમુદ્રની અંદર સૂતેલા રહેશો તો આ જગતના લોકો એ તમારો મહિમા કેમ જાણી શકશે? માટે હે ભગવાન, તમે ઉઠો અને કંઈક સર્જન કરો કે જેનાથી અમે કહી શકીએ કે જો ભાઈ આવું કરો, આવું થઈ શકે, અને આ કરે એવું કોઈ ન કરી શકે. માટે ભગવાને પ્રાર્થના કરી કે જય જય જય જય જામ જીત દોષ ગૃભીત ગુણામ, અને વેદ સ્તુતિનો એવી રીતે પ્રારંભ થયો. વેદોએ સ્તુતિ કરી કે હે ભગવાન, સૃષ્ટિનું તમે સર્જન કરો, કારણ કે એ સૃષ્ટિમાં અનેક જીવાત્માઓ એને જે માયાનો પાશ લાગ્યો છે એને છોડાવવા માટે તમારા સિવાય કોઈ પણ સમર્થ નથી. માટે સૃષ્ટિનું સર્જન કરી તમે એ માયાનો પાશ જે જીવોને લાગ્યો છે એમાંથી એ જીવાત્માઓને મુક્ત કરો. અને એ વખતે ભગવાન ઊભા થયા અને આ સૃષ્ટિનું સર્જન કર્યું. કોઈ પણ વ્યક્તિનો મહિમા એના કાર્યથી છે. આ સૃષ્ટિમાં આપણે દ્રષ્ટિ કરીએ તો કેટલાય અનંત વિચિત્ર આશ્ચર્યોથી ભરપૂર આ સૃષ્ટિ આપણને દેખાય. બરમુડા ટ્રાયંગલ, મૃત સાગર, માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, વૃક્ષમાંથી વૃક્ષ થાય, એવી જ રીતે અદલ ક્રમ એ ચાલ્યો આવે છે. આપણું કોઈ એક અંગ કપાઈ ગયું હોય તો એવું ને એવું ગમે એવું આપણે ઓપરેશન કરાવીએ તો પણ નથી થતું. કેમ? કારણ કે એક વખતે આપણા હાથમાંથી નીકળી ગયું પછી એ આપણા હાથની વાત નથી. એટલે ભગવાને આ સૃષ્ટિનું કેવી રીતે સર્જન કર્યું છે એ જો આપણે દિવસે દિવસે વિચારીએ તો એનો ભગવાનનો મહિમા સમજાય અને સમર્પણ ભાવ આપણો દિવસે ને દિવસે વધે. ઘનશ્યામ મહારાજની આગળ આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે મહારાજે પૂજારીએ જે વસ્ત્ર અને અલંકારો જે ધરાવ્યા હોય એના તો આપણે દર્શન કરીએ, સારા વાઘા હોય તો આપણને એમ થાય કે બહો ભગવાન તો ખૂબ સારી રીતે કેવા શોભે છે, ક્યા આનંદ આયા, ક્યા આનંદ આયા, બાત હી કુછ ઓર, આવું આપણને થાય. પરંતુ એ જ વખતે ભગવાનનો મહિમા પણ સાથે સાથે વિચારીએ કે હું જે ભગવાનના દર્શન કરું છું એ કેવા છે. તો આ સમગ્ર જગતની ઉત્પત્તિના કરનારા છે એ ભગવાનથી જ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, કે જે સૃષ્ટિની અંદર અનંત આશ્ચર્યો છે, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, રોજ ને રોજ કેટલી અનેક આશ્ચર્યમય ઘટનાઓ એ આ સૃષ્ટિની અંદર જાણવા મળે છે. માણસનું બુદ્ધિધન અત્યારે કેટલું વિકસ્યું છે એની પાછળ જો કોઈ કારણ હોય તો એ ભગવાનનો એ શુભ સંકલ્પ છે. એટલે ભગવાન જે આ જગતની ઉત્પત્તિ કરે છે એને જાણીએ તો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ વધે. બીજું ઓ એટલે કે ઓપરેટર ભગવાન છે એ જ આ સૃષ્ટિનું સ્થિતિ કરે છે, સૃષ્ટિની સ્થિતિ કરે છે, સૃષ્ટિનું નિયમન કરે છે. મહારાજ ગઢડામાં વિરાજમાન હતા, સંતો ભક્તોએ વારાફરતી મહારાજના દર્શન કરવા માટે આવે. મહારાજને થયું કે બધા જ સંતો ભક્તોને અમારે શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા આપવી છે. એટલે મહારાજે બધાને વાત કરી એટલે સંતો ક્રમશઃ વારાફરતી મહારાજ પાસે આવતા જાય અને શાલિગ્રામ ભગવાન મહારાજ પાસે સ્વીકારી અને સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. એમાં વારો આવ્યો કવિશ્વર શ્રી બ્રહ્માનંદ સ્વામીનો. એ તો મહારાજના સખા મિત્ર સુહૃદ કહેવાય. મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીનું હૃદય એક, એટલે કહ્યું કે સુહૃદ. સારી રીતે એકબીજાના હૃદય જોડાયેલા હોય એને સુહૃદ કહેવાય. મહારાજના સખા મહારાજે કીધું આવો આવો બ્રહ્માનંદ સ્વામી, તમે પણ શાલિગ્રામ ભગવાન લ્યો અને તમે પણ પૂજા કરો. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, તમને મુકાવી અને આ શાલિગ્રામ ભગવાનની પૂજામાં મારે શા માટે કરવી? અરે સ્વામી, આ શાલિગ્રામ ભગવાને જેવા તેવા નથી. આ જગતની અંદર જીવ પ્રાણી માત્રનું પોષણ એ કરે છે, જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્ર એ આપે છે. કોઈ પણ દિવસ કોઈ નાની કીડીથી માંડી અને કોઈ પણ વ્યક્તિ એ ભૂખો નથી રહેતો. આપણે પ્રસંગ સાંભળીએ છીએ ને કે લક્ષ્મીજીને સંકલ્પ થયો કે ભગવાન કઈ રીતે જીવ પ્રાણી માત્રનું પોષણ કરી શકે. કીડીને ડાબલીમાં પૂરી દીધી, કપાળમાંથી એક ચોખાનો દાણો અંદર ગયો અને ડાબલી બંધ કરી દીધી અને જ્યારે ખોલી ત્યારે ખબર પડી કે કીડી છે એને ચોખાનો દાણો એ જમવા માટે મળી ગયો હતો. આવી રીતે શાલિગ્રામ ભગવાન જીવ માત્રનું ભરણ પોષણ કરે છે, એટલા માટે સ્વામી તમે એનું પૂજન કરો. અરે મહારાજ, આ અન્ન વસ્ત્રે કરીને પોષણ કરે તો શું એની પૂજા થાય? મહારાજ કહે અન્ન વસ્ત્ર બધા લોકોને પૂરા પાડવા એ કાંઈ નાની મોટી વાત નથી, કાંઈ નાની વાત નથી, ખૂબ જ મોટી વાત છે. અરે મહારાજ, જો તમે એમ જ કહેતા હોય તો અન્ન વસ્ત્ર તો તમારી ઉપાસનાના બળથી અમે પણ પૂરા પાડીએ એમ. હા મહારાજ, તમારી ઉપાસનાએ કરીને એવું સામર્થ્ય અમને પ્રાપ્ત થયું છે કે જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્ર અમે પૂરા પાડી શકીએ. આ કેટલી મોટી વાત કહેવાય! ઉપાસનાના બળે આ બધું શક્ય બને છે. જે દેવતા થાય છે, સિદ્ધ થાય છે, એ બધા ઉપાસનાના બળે કરીને થાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, તમારી ઉપાસનાએ કરીને અમે આ જગતના જીવ પ્રાણી માત્રને ભરણ પોષણ કરવા માટે સમર્થ છીએ. મહારાજ કહે, વાંધો નહીં, આજે અમે શાલિગ્રામ ભગવાનને ના પાડી દઈએ કે આજે તમે આરામ કરો અને અમારા સંત બ્રહ્માનંદ સ્વામી એ જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્ર પૂરા પાડશે. બ્રહ્માનંદ સ્વામી કહે, વાંધો નહીં મહારાજ. અને બ્રહ્માનંદ સ્વામી પછી આંખો બંધ કરી અને બેસી ગયા. મહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી અને જગતના જીવ પ્રાણી માત્રને આપણી જેવા જ દેહમાં હશે ને, દેખાતા હોય આપણી જેવા, પણ એ કંઈક અલૌકિક સ્થિતિને પામી ગયેલા મહાપુરુષો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ જગતના જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્ર પૂરા પાડવા લાગ્યા. પણ એક પાપી મનુષ્ય એટલો બધો વાસનિક, એટલી બધી અંતરની અંદર કામના કે સ્વામીથી જોઈ ન શકાયું. સ્વામીને થયું આટલા બધા પાપ, સ્વામી કહે આને આપણે અન્ન નથી આપવું. એ દિવસે સ્વામી એને ભૂખો રાખ્યો. રાત્રે મહારાજ આવ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી તમામ જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્ર પૂરા પાડી દીધા? હા મહારાજ, બધાને પૂરા પાડી દીધા. પણ શું? પણ મહારાજ, એક પાપી જીવ એવો હતો ને કે એટલા બધા પાપ, એટલી બધી અંતરની અંદર કામના કે મને થયું કે એને આપણે અન્ન નથી આપવું, એટલો એ વાસનિક હતો. માટે એકને નથી આપ્યું, બાકી બધાને પૂરું પાડ્યું છે. મહારાજ કહે કે સ્વામી, તો તમે જગતનું ભરણ પોષણ કરવામાં ન ચાલો, કારણ કે તમે જેને વાસનિક ગણો છો, પાપી ગણો છો, એ પાપી જીવાત્માનું 40 વર્ષથી આ શાલિગ્રામ ભગવાન એ ભરણ પોષણ કરે છે. એના માટે બધા સમાન છે. પાપી હોય કે પુણ્યવાન, ભગવાન એ કોઈને અન્યાય નથી કરતા. તમામને ભગવાન સરખી રીતે બધું પૂરું પાડે છે. અને આપણે પણ જગતની અંદર જોઈએ હો કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલા પાપ કરતો હોય તો પણ એને જમવાનું તો ભગવાન પૂરું પાડે છે. હો આવી રીતે મહારાજે કહ્યું. અને પછી બ્રહ્માનંદ સ્વામીને થયું કે નહીં, મહારાજની વાત સાચી છે. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ શાલિગ્રામ ભગવાન એ મહારાજ પાસેથી સ્વીકારીને પૂજા કરવાનું ચાલુ કર્યું. ત્યારે કહેવાનું એ કે આપણા મહારાજ, એના એક સંત, એ પણ મહારાજની ઉપાસનાના બળે કરીને આ જગતના જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્રનું પોષણ કરવા માટે સમર્થ થાય છે. એટલે જગતની સ્થિતિ કરનારા પણ આપણા મહારાજ છે. પ્રલય પણ એ જ કરે છે. જ્યારે આવું સમજાય ત્યારે એ ભગવાનની, ભગવાનના સ્વરૂપમાં ભક્તિ ઉપજે. અને એ ભક્તિ ઉપજે તો કેટલી ચરમ સીમા સુધી એ ભક્તિ પહોંચી શકે છે. તો તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા, ભક્તિનું પહેલું પ્રગતિયું છે કે તદર્થે અખિલાચારતા, કે જે પણ કાંઈ કરે એ ભગવાન માટે કરે. સંસાર છોડીને અમે ત્યાગી થયા, સાધુ થયા, તો ભક્તિનું પહેલું પ્રગતિયું એ ચૈડા કહેવાય, કે સર્વસ્વ તન મન ધન એ ભગવાન માટે અર્પણ કર્યું. આ પ્રથમ પગથિયું ભક્તિનું છે. તમે પણ પોતાનું તન મન અને ધન એ મહારાજમાં જોડ્યું છે, એટલે તમે પણ પ્રથમ પગથિયું એ ચૈડા કહેવા. અંતિમ સ્ટેપ કયું? તો તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. હવે આ સમર્પણ કર્યા પછી મહારાજની મૂર્તિનું લેશ માત્ર વિસ્મરણ થાય તો પરમ વ્યાકુળતા, આંખમાંથી આંસુ વહેવા લાગે. ક્યાંય પણ મહારાજની મૂર્તિનું વિસ્મરણ થાય તો ચેન ન પડે, એ ભક્તિનું અંતિમ સ્ટેપ છે. અને જેવો ભગવાન દૂર હોય અને ત્યારે જેવું સ્મરણ થાય એવું નજીક હોય ત્યારે થાય નહીં, એટલે ભગવાનની મૂર્તિનું વિસ્મરણ થાય તો ગુણાતીતાનંદ સ્વામી કોણ કહે છે વાતની અંદર કે તાળવાની અંદર કોઈ ધગધગતી કોસ મારે, કોસ નાખી દે એવું વસમું લાગે, કૃપાનંદ સ્વામી. ત્યારે એ સંતો એ ભક્તિની ચરમ સીમા સુધી પહોંચી ગયા હતા. કેમ? કારણ કે એ સંતોએ સંપૂર્ણ રીતે મહારાજના મહિમાને એવો જાણ્યો હતો. ત્રાપસના ગામ ત્રાપસ શ્રીમાળી બ્રાહ્મણ એમાં એક જાનબાઈ કરીને થઈ ગયા. છાપરી ગામના જાનબાઈ એ તો અલગ જ, પણ આ ત્રાપસ ગામના એક જાનબાઈ નાનપણમાં જ, એ વખતે તો બાળપણમાં જ લગ્ન કરી દેવાની બધી વિધિઓ હતી એટલે નાનપણમાં જ એમના મા બાપે એમના લગ્ન કરાવી દીધેલા. પણ આ જાનબાઈને ભગવાનના સ્વરૂપનો એવો મહિમા, ભગવાન પ્રત્યે એવી અપાર ભક્તિ કે એને સંસારમાં રહેવાનું મન જ ન થાય. સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિથી બાળપણથી જ રહેતા અને પરિણામે લગ્ન થયા હોવા છતાં પણ પોતાના પતિનો ત્યાગ કરી દીધો અને ગઢપુરમાં લાડુબા ને જીહુબા પાસે આવી ગયા. સાંખ્ય યોગી ધર્મ પાળવા લાગ્યા. લાડુબા જીહુબાનો સત્સંગ કરે, મહારાજના દર્શન કરે, કથા વાર્તાનું રસપાન કરે અને મહારાજના સ્વરૂપમાં એવું હેત કે મહારાજ વિના એ ખૂબ જ વ્યાકુળ થઈ જાય. એક વખત ધીરે ધીરે અવસ્થા મોટી થઈ, યુવાની ઉંમર થઈ, મહારાજમાં ભક્તિ પ્રેમ એ વધવા લાગ્યો. મહારાજની મૂર્તિનું વિસ્મરણ થાય તો આંખમાંથી આંસુ પડવા લાગે. એક દિવસ એમના સગા સંબંધીઓ, એ ફરીથી યુવાની ઉંમર થઈ હોય, એમનો દીકરો, એણે બીજા લગ્ન નહોતા કર્યા, થયું કે જાનબાઈ એ હવે થોડાક યુવાન થયા છે, મનની અંદર ઈચ્છાઓ થઈ હોય કે હવે સંસારના કંઈક વિષય ભોગ ભોગવીએ અને જો આવું થયું હોય તો આપણે કામ થઈ જાય, એવી આશાથી એમના જે સસરા પક્ષના સંબંધીઓ હતા એ મહારાજ પાસે આવ્યા. સંતો ભક્તોને રસોઈ આપી અને રસોઈ આપ્યા બાદ મહારાજે પણ ઠાકોર જમાડ્યા, બધા ભક્તોને જમાડ્યા, સંતોને જમાડ્યા. ત્યારબાદ એ બધા સંબંધીઓ મહારાજ પાસે આવ્યા અને મહારાજને કીધું કે મહારાજ, આ અમારા જાનબાઈ યુવાની ઉંમર છે, અમારો દીકરો પણ યુવાન ઉંમર છે, એની પણ યુવાની ઉંમર છે, માટે હવે જાનબાઈ સાંખ્યયોગી ધર્મ પાળે છે તો અમારા સૌ કોઈ પરિવારજનોની ઈચ્છા એવી છે કે આજે અમે જાનબાઈને અમારી સાથે લઈ જઈએ. મહારાજ તો બીજું શું કહે, મહારાજ સમજાવે તો એ તો માને નહીં, કારણ કે એવું દ્રઢ કરીને જ આવ્યા હોય. એટલે મહારાજે ઘણા સમજાવ્યા પણ માન્યા નહીં. એટલે મહારાજે એક ભગતને કહ્યું કે તમે જાનબાઈને બોલાવતા હો. ભગત ગયા અને જાનબાઈને બોલાવ્યા અને મહારાજે જાનબાઈને કીધું કે જાનબાઈ, હવે તમે ઘરે જાઓ, કારણ કે તમારા આ પરિવારજનોની એવી ઈચ્છા છે કે તમે એની સાથે જાઓ, માટે હવે તમે ઘરે જાઓ. અને મહારાજે જ્યારે આ શબ્દો બોલ્યા કે તમે ઘરે જાઓ, જાનબાઈને થયું કે આ દુનિયાની અંદર માતા પિતા ભાઈ બહેન જે પણ કાંઈ કહો, મારું સર્વસ્વ કહો, એક મહારાજ હતા અને આજે મહારાજે મને એમ કહ્યું કે તમે ઘરે જાઓ, અહીંયા તમારે હવે રહેવાનું નથી, તો ભગવાન સિવાય મારું બીજું કોઈ ન હતું અને આજે ભગવાને મને જ્યારે તરછોડી તો ન કહેવાય, પણ ભગવાને મને ના પાડી કે હવે તમારે અમારી સાથે રહેવાનું નથી. અને એ વખતે વિચારમાં જ નથી આવતું આતો કે એને મહારાજ પ્રત્યે કેવી ભક્તિ હશે કે મહારાજે જ્યારે કીધું કે તમે ઘરે જાઓ અને એ જ વખતે અક્ષરાનંદ સ્વામીની 129મી વાતમાં એવો ઉલ્લેખ છે કે વાલા ભક્તો, એ બાઈનું જે શરીર હતું, જાનબાઈનું શરીર, એમાં લોહી છે ને કાળું પડી ગયું, બળી ગયું, લોહી બળી ગયું અને શરીર કાળું પડી ગયું અને કાળા ઠીકરા જેવી એ જ સમયે કાયા થઈ ગઈ. અને પોતાના મનમાં ભગવાને મને જાકારો દીધો, હવે મારો ધણી કોણ, આવું થયું એ જ વખતે મહારાજની સામે એનું મૃત્યુ થયું. આ ભક્તિની ચરમ સીમા કે તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા, જ્યારે આવું થાય ને ત્યારે ભક્તિની ચરમસીમા કહેવાય. પછી તો મહારાજે એણે દેહ ત્યાગ કરી દીધો, બ્રાહ્મણો એમને બોલાવ્યા, એનો દેહનો જે પણ કાંઈ વિધિ હતો એ કર્યો અને પછી અગ્નિ સંસ્કાર થયો. પણ આ પ્રસંગ એ આપણને કેટલો બોધ આપી જાય છે કે આપણે હજી આપણી સ્થિતિમાં કેટલા કાચા છીએ. મહારાજનું વિસ્મરણ થાય તો આપણને કેટલું દુઃખ થાય છે એનો આપણે તપાસ કરવો જોઈએ. એ જો દુઃખ થતું હોય તો ધીરે ધીરે આપણે એ સ્થિતિ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ એવું કહેવાય. આવી રીતે ભગવાનની ભક્તિ એ ચરમ સીમાએ પહોંચે ત્યારે એટલી વ્યાકુળતા એક ભક્તના હૃદયની અંદર આવી જાય છે કે એનાથી ભગવાનનો વિયોગ એ સહન નથી થતો. શ્રી કૃષ્ણ ભગવાન એ વનની અંદર વાંસળી વગાડે, ગોપીઓ પોતાના ઘરકામ કરતી હોય, ઘરકામની અંદર એટલી વ્યસ્ત હોય, પોતાના પતિ એ બહાર નીકળવા ન દેતા હોય, તો શરીરમાંથી શરીરનો ત્યાગ કરી અને એના જીવ છે એ વનની અંદર ચાલ્યા જાય. એટલા માટે મહારાજે કીધું કે અમને ગોપીઓના જેવી ભક્તિ ગમે છે. અને એ ભક્તિ આવી જાય તો પણ ધર્મની એટલી જ જરૂર છે. મહારાજે શિક્ષાપત્રની અંદર કહ્યું કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતિ તદ્રહ. કે રહસ્ય શું છે? કે ધર્મ સહિત ભક્તિ કરવી. ભક્તિ તો કરવી જ, પણ ધર્મનું ક્યારેય ઉલ્લંઘન ન કરવું. કારણ કે ધર્મ રહિત જો કોઈ ભક્તિ કરે તો એ ભક્તિ એ વિધવા થઈ જાય છે. કારણ કે ભક્તિ એ પતિવ્રતા સ્ત્રી છે અને એના પતિ છે ધર્મ છે. જો ધર્મ ન હોય તો ભક્તિ ન હોય, અને જો ભક્તિ ન હોય તો ભગવાન તો ક્યાંથી હોય. એટલા માટે ધર્મ સહિત ભક્તિ કરવી એવું મહારાજે કહ્યું છે. જીવબા અને લાડુબા એના ઓરડાની અંદર અન્નકૂટ બનાવતા હતા. રાત્રિનો સમય થયો હતો એટલે સૌ કોઈ સ્ત્રી ભક્તો એ સભા ભરીને બેઠા અને ઉચ્ચ સ્વરે તાળીઓ વજાડી મહારાજની સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ નામની ધૂન કરતા હતા. ધૂન કરતા હતા અને અચાનક એ ઓરડાની અંદર દિવ્ય તેજ પ્રકાશ રેલાયો અને પ્રકાશની અંદર એક મૂર્તિ દેખાઈ. તરત જ લાડુબા હતા જીવુબા એ મહારાજ પાસે દોડતા આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ, આવી રીતે તેજની અંદર એક દિવ્ય આકાર દેખાય છે, ખબર નથી પડતી કોણ છે. મહારાજે કહ્યું કે એ બીજું કોઈ નહીં પરંતુ અમારા માતા ભક્તિ માતા છે. એ તમારા ઉપર પ્રસન્ન થયા છે માટે તમને દર્શન આપ્યા છે. માટે તમે જાઓ અને એને પૂછો કે તમને શા માટે દર્શન આપ્યા. તરત જ જીવબા એ ઓરડાની અંદર આવ્યા અને ભક્તિ માતાને પૂછવા લાગ્યા કે તમે કોણ છો, શા માટે આવ્યા છો, કેટલા સમય સુધી રહેશો, એનો જવાબ આપો. ત્યારે ભક્તિ માતા કહે કે અમે શ્રીજી મહારાજના માતા એ ભક્તિ માતા છીએ. તમે ધર્મે સહિત ભક્તિ કરો છો એટલા માટે અમે તમારા ઉપર રાજી થઈ તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. ત્રીજો પ્રશ્ન કર્યો હતો ને કે તમે ક્યાં સુધી રહેશો, ત્યારે ભક્તિ માતાએ જે જવાબ આપ્યો છે ને એ સાંભળવા જેવો છે. ભક્તિ માતા કહે કે તમે જ્યાં સુધી ધર્મ પાળશો, જ્યાં સુધી ધર્મે સહિત ભક્તિ કરશો, ત્યાં સુધી અમે તમારી સાથે રહેશું, અને જ્યારે તમે ધર્મને છોડી દેશો ત્યારે અમે તમારામાં નહીં રહીએ. કારણ કે જ્યાં કાયા ત્યાં છાયા. હું તો એક પતિવ્રતા સ્ત્રી છું, જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય જ. માટે જો તમે ધર્મને રાખશો તો અવશ્ય હું પતિવ્રતા છું, ટેકથી બંધાયેલી છું, એટલે સાથે જ રહીશ. પણ જ્યારે તમે ધર્મનો લોપ કરશો ત્યારે હું એ તમારામાંથી દૂર થઈ જઈશ. અને જો ધર્મને ભક્તિ ન હોય તો ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય એ તો થાય જ ક્યાંથી. માટે ધર્મે સહિત ભક્તિ કરવાનો મહારાજે ઉપદેશ આપ્યો છે. માત્ર ઉપદેશ આપ્યો એટલું જ નહીં, પરંતુ મહારાજ એ પોતાના જીવનમાં પણ હાજરીને દેખાડતા. અને શાસ્ત્રોની અંદર એ ધર્મનો ખૂબ મહિમા કહ્યો છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભિર નરાણામ ધર્મેણ હીના ધર્મ તેષામ ધર્મ અધિકો ધર્મેણ હીના પશુભીર સમાના. થોડુંક પાદ ભૂલાઈ ગયું કે આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર વાના તો પશુની અંદર પણ છે અને એક મનુષ્યની અંદર પણ છે, તો ફેર શું? જો આ ચાર વાના જ આપણી અંદર હોય અને ધર્મ ન હોય તો આપણામાં ને પશુમાં કાંઈ ફેર નહીં. ભલે આપણે પૂંછડું ન હોય તો પણ પૂંછડા વિનાના આપણે પશુ જ કહેવાઈશું, પણ જો આપણી ધર્મ આપણી અંદર ધર્મ હોય તો જ એ વ્યક્તિ પશુ કરતાં અલગ પડે છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભીર સમાના. જો ધર્મ ન હોય તો આપણું જીવન આપણે એ પશુ સમાન ગણાઈએ. ચાર મિત્રો બેઠા હતા, ચર્ચા ચાલતી હતી કે તારે શું થવું છે. એક કહે કે ભણી ગણીને હું ખૂબ જ મોટો ડોક્ટર થવા માગું છું, ડોક્ટર થઈશ, પરોપકાર અર્થે ગરીબોની સેવા કરીશ, એના આશીર્વાદ મને મળશે અને એવી રીતે હું મારું જીવન ધન્ય બનાવીશ. બીજાને પૂછું કે તું શું કરવા માગે છે. બીજો કહે કે હું પાયલોટ થવા માગું છું, લોકોને મુસાફરી કરાવીશ, એક દેશમાંથી બીજા દેશમાં લઈ જઈશ, આવી મારી ઈચ્છા છે. ત્રીજાને પૂછ્યું તો ત્રીજાએ કહ્યું કે મારે એન્જિનિયર થવું છે. ચોથો એમનો મૂંગો બેઠો હતો. બધાએ કીધું કે તારે શું વાંધો છે, તને કાંઈ થવાની ઈચ્છા નથી? તો કે ઈચ્છા તો છે પણ કહેવા જેવી નથી. તો કે શું ઈચ્છા છે બોલ. તો એણે એવું કીધું કે મારે ડોક્ટર પણ નથી થવું, મારે પાયલોટ પણ નથી થવું, મારે એન્જિનિયર પણ નથી થવું, મારે માણસ થવું છે. અને એ માણસ થવા માટે વાલા ભક્તો ધર્મની જરૂર છે. મહારાજે પોતાના જીવનમાં આચરી બતાવ્યું. કાર્યાણીની અંદર મહારાજ વિરાજમાન હતા. એ વખતે સુવાસિની ભાભી મહારાજને મળવા માટે આવ્યા. બાળપણથી જ સહેજે મહારાજ પ્રત્યે હેત હોય. મહારાજને જોયા એટલે સુવાસિની ભાભીથી રહેવાયું નહીં, એટલે તરત મહારાજ બાજુ દોટ મૂકી અને મહારાજને ભેટવા માટે જતા હતા. અને એ જ વખતે મહારાજે ના પાડી દીધી કે ભાભી, બાળપણની અંદર તમારે અમારા પ્રત્યે સ્નેહ હતો એ વાત ઠીક છે, પણ અત્યારે ધર્મનું પાલન કરવું એ અતિ આવશ્યક છે, માટે તમે અમને ભેટી નહીં શકો. મહારાજે ના પાડી દીધી અને મહારાજે એમને ત્યાંથી જ રવાના કરી દીધા. આવી રીતે મહારાજ પોતાના જીવનમાં પણ ધર્મનું પાલન કરી અને આપણને શીખવે છે કે ધર્મનું પાલન કરવું એ અતિ આવશ્યક છે. મહારાજનું પ્રાગટ્ય એ ધર્મ સ્થાપન માટે થયું હતું. ઘોર કલી કાલના દોર છૂટ્યાને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતે પાપ માર્ગે જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો હે સમે શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને, શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને. કે જ્યારે પંડિતો એ પાપ માર્ગે જઈને વેદ સત્શાસ્ત્રના અર્થ એ અવળા કરવા માંડ્યા ત્યારે મહારાજનું પ્રાગટ્ય થયું અને ધર્મનો ધ્વજ એ મહારાજે આ પૃથ્વી ઉપર ફરકાવ્યો. માટે ધર્મની એટલી જરૂર છે અને ધર્મ સહિત ભક્તિ કરીએ તો એ ભક્તિનું એટલું રક્ષણ થાય છે. મહારાજે ભક્તિની વ્યાખ્યા કરતા શિક્ષાપત્રીની અંદર એવું કહ્યું, કે મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનના સ્વરૂપમાં જે અતિશય સ્નેહ એને મહારાજે ભક્તિ કહી છે. ધર્મ હોય ભક્તિ હોય પણ એ ભક્તિ મહાત્મ્ય જ્ઞાને સહિત હોવી જોઈએ. એક મહાત્મા ભિક્ષાટન કરતા કરતા બધા ઘરે પૂછતા જાય છે કે ભાઈ ભિક્ષા મળશે? એમાં એ મહાત્મા એક ભિખારીની જગ્યાએ પૂછવા માટે આવ્યા. કોની પાસે પૂછે છે? ભિખારી પાસે પૂછે છે કે ભાઈ ભિક્ષા મળશે? ભિખારી ખૂબ દયનીય અવસ્થામાં હતો, બીમાર હતો, એટલે એને જોઈ આ મહાત્માને દયા આવી ગઈ. દયા આવી એટલે ભિખારીને થયું કે મહાત્માજી છે તો મારા ઉપર કૃપા કરશે. મહાત્માજીએ સામે પૂછ્યું કે ભાઈ અહીંયા કઈ ભિક્ષા મળશે? ભિખારી કહે કે હું ભિક્ષા માગીને જ મારું ગુજરાન ચલાવું છું, તો હું તમને કઈ રીતે આપું? એટલે મહાત્માને થયું કે નહીં, વાત સાચી છે, મારે આગળ વધવું જોઈએ. અને આગળ વધતા હતા ત્યાં ખૂણામાં એને ઘર હતું, એની ખૂણામાં એક જગ્યાએ દ્રષ્ટિ પડી મહાત્માની. અને દ્રષ્ટિ પડતાની સાથે જ મહાત્માએ ખડખડાટ હસવા લાગ્યા. ભિખારીએ પૂછ્યું કે થોડી વાર પહેલાં તો તમે મારા પ્રત્યે સહાનુભૂતિની લાગણી દર્શાવતા હતા અને અત્યારે કેમ ખડખડાટ હસો છો? લાગણી શું ખૂટી ગઈ? આટલી જ લાગણી હતી? મહાત્માજીએ કીધું કે હું તમારા પ્રત્યે મને જે સહાનુભૂતિ હતી એ સહાનુભૂતિ તો હજુ જ છે, હજી છે જ, પરંતુ હસવું મને એટલા માટે આવે છે કે તમે ખૂબ અજ્ઞાની છો, તમારા અજ્ઞાન ઉપર હું હસું છું. તો કે કેમ, એવું મને શું અજ્ઞાન છે? તો કે તમે અજ્ઞાની એટલા માટે છો કે આ ખૂણાની અંદર શું પડ્યું છે જુઓ. એણે કીધું કે આ તો પથ્થર પડ્યો છે. ત્યારે મહાત્માજીએ કીધું કે પથ્થર નથી, એ પારસમણી છે, અને એ પારસમણી એને તમે લોખંડ પથ્થર હોય એને સ્પર્શ કરાવો તો એ પથ્થર છે એ લોખંડની અંદર ફેરવાઈ જાય. પારસમણીનો તમે જેને સ્પર્શ કરાવો તો એ સુવર્ણ થઈ જાય. એવો આનો મહિમા છે. આ તમને જે અજ્ઞાન હતું એ આજે દૂર થયું, માટે હવે તમે એ અજ્ઞાનને દૂર કરી હવે તમે સારી રીતે ધન કમાવો. ત્યારે એ ભિખારી એ મહાત્માજીનો આભાર માનવા લાગ્યા કે તમારો આભાર કે તમે મને જ્ઞાન કરાવ્યું કે આ પથ્થર સામાન્ય પથ્થર જેવો પથ્થર નથી, આ પારસમણી છે. ત્યારે અનેક દાખલા દ્રષ્ટાંતો આપી સત્શાસ્ત્રો સંતો આપણને ભગવાનનો મહિમા સમજાવે છે કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે. આમ તો કોઈ પ્રશ્ન પૂછે આપણને કે ભાઈ તમારી પાસે ચિંતામણી છે ઘરે, તો બધાય શું જવાબ આપે? કે નહીં, અમારે ઘરે નથી. અમુક વખત જો આપણે ધ્યાન ન રાખીએ ને તો ભગત હોવા છતાં પણ આપણે એવો જવાબ આપીએ કે અમારા ઘરે ચિંતામણી નથી. પણ મહારાજ પ્રથમના વચનામૃતમાં શું કહે? પહેલા વચનામૃતમાં કે ભગવાનની મૂર્તિ એ તો ચિંતામણી તુલ્ય છે. એ મૂર્તિનું અખંડ જેને ચિંતવન થાય તો હાથમાં જેમ ચિંતામણી હોય ને જે પદાર્થ ચિંતવ્યને પ્રાપ્ત થાય, એમ ભગવાનની મૂર્તિમાં જેના મનની અખંડ વૃત્તિ રહે એને જીવ ઈશ્વર માયા બ્રહ્મ જે સ્વરૂપને એ જોવાને ઈચ્છે તો એ તત્કાળ દેખે છે. એટલે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે. આવું જ્ઞાન હોય તો દિવસે ને દિવસે મહારાજ પ્રત્યે આપણી ભક્તિ એ મહાત્મ્ય જ્ઞાને સહિત વધતી જાય, અને સાથે સાથે ધર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણ હોય અને જો વૈરાગ્ય ન હોય તો મહારાજ કહે પ્રીતિ ભગવાનને વિશે જે ભક્તિ અને જ્ઞાન એની સિદ્ધિ થતી નથી. વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયમાં આસક્તિ થાય છે, માટે વૈરાગ્યની પણ આપણા જીવનમાં એટલી જ જરૂર છે. કારણ કે હજુ આપણે સિદ્ધ દશાને કોઈ પામેલા હોય તો સારી વાત કહેવાય, પણ જ્યાં સુધી કોઈ એક મુમુક્ષુ સિદ્ધ દશાને નથી પામતો જ્યાં સુધી એના અંતઃકરણમાંથી વાસના નિર્મૂળ નથી થઈ જતી, ત્યાં સુધી એનું કારણ શરીરે સંપૂર્ણપણે નાશ નથી થઈ જતું. અને એ વખતે જો એ મનનો વિશ્વાસ કરે, અને એક વખત જો મનનો વિશ્વાસ કરે તો અવશ્ય એ પંચ વિષયની અંદર લોભાયા વિના ન રહે. માટે વૈરાગ્ય કરીને માયિક પંચ વિષયમાં જે આપણને સુખ મનારણું છે એની નિવૃત્તિ થાય છે, એ વૈરાગ્ય એ જો આપણા જીવનમાં હોય, ધર્મ જ્ઞાન એ જો આપણા જીવનમાં હોય, અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ એ આપણે મહારાજની કરીએ, તો આવો એકાંતિક ભાગવત ધર્મ એ આપણા જીવનમાં ઉપજે. અને એ ઉપજે ત્યારબાદ જે ધ્યાન રાખવાનું કહ્યું એ આપણે ધ્યાન રાખીએ તો અવશ્ય આપણને મહારાજના ધામની પ્રાપ્તિ થાય. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારા જીવનની અંદર પણ આ એકાંતિક ધર્મ એ દિવસે ને દિવસે અમે એને પ્રાપ્ત કરતા રહીએ, સમજતા રહીએ અને તમારી ભક્તિ કરતા રહીએ, એવી તમે અમારા ઉપર કૃપા કરજો, એટલી પ્રાર્થના સાથે વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી.